શ્રીમદ દેવી ભાગવત સ્કંદ પહેલો અધ્યાય પાંચમો. ભગવાન વિષ્ણુના હયગ્રીવ અવતારનું કારણ અને હયગ્રીવ સ્વરૂપથી હયગ્રીવ દાનવનો વધ. ઋષિઓ બોલ્યા, સુતજી આપે અત્યંત આશ્ચર્યની વાત કહી. અરે, જે ભગવાન વિષ્ણુ બધાના કરતા ધરતા છે તેમનું પણ માથું કપાઈને ધરથી જુદું થઈ ગયું અને પછી તે ધડ પર ઘોડાનું માથું મૂકવામાં આવ્યું અને તેઓ હયગ્રીવ કહેવાયા. વેદ પણ જેમની સ્તુતિ કરે છે, બધા જ દેવતાઓના આશ્રય સ્થાન છે તથા જે સમસ્ત કારણોના પણ પરમ કારણ છે તે આદિદેવ જગત પ્રભુ ભગવાન શ્રી હરિને પણ છિન્ન મસ્તક કપાયેલા મસ્તકવાળા થઈ જવું પડ્યું. આ વિધાતાની જ કરામત છે. પરંતુ હે મહામતી, આવી ઘટના કઈ રીતે ઘટી તેને તરત જ વિસ્તારથી કહેવાની કૃપા કરો. સુતજી કહે છે, હે મુનિયો, ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવોના પણ દેવ છે. તેમની લીલા અતિ અદ્ભુત છે. તમે બધા ખૂબ જ સાવધાન થઈને તેમની અદ્ભુત કથા સાંભળો. એક સમયની વાત છે, સનાતન પરમ પ્રભુ શ્રી હરિને ઘોર યુદ્ધ કરવું પડ્યું. 10,000 વર્ષો સુધી તે યુદ્ધ ભૂમિમાં લાગ્યા રહ્યા. પછી તેમને થાક જેવું લાગ્યું ત્યારે તેઓ પોતાના પુણ્ય પ્રદેશ વૈકુંઠમાં ગયા. ત્યાં પદ્માસન લગાવીને બેઠા, ધનુષ પર પ્રત્યંચા ચડાવેલી હતી તે જ સ્થિતિમાં ધનુષને જમીન પર ટેકવીને તેના આધારે તે થોડા નમીને ઉભા રહ્યા. પછી તે ધનુષ પર વજન આપીને નમાવવા લાગ્યા. પરિશ્રમને લીધે અથવા તેમની ઈચ્છાથી જ કહો, તેમને ઘોર નિંદ્રા આવી ગઈ. તે સમયે કેટલાક દિવસથી દેવતાઓને ત્યાં યજ્ઞનું આયોજન કરવાની યોજના ચાલી રહી હતી. ઇન્દ્ર, બ્રહ્મા, શંકર વગેરે બધા યજ્ઞ કરવા માટે તત્પર થઈને ભગવાન શ્રી હરિને મળવા વૈકુંઠમાં ગયા. દેવતાઓનું કાર્ય નિર્વિઘ્ને ચાલતું રહે એ જ તે યજ્ઞનો ઉદ્દેશ હતો. ત્યાં તેમને યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુના દર્શન ન થયા. પછી તો તેમણે ધ્યાન દ્વારા જાણી લીધું અને જ્યાં ભગવાન બિરાજમાન હતા ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો પરમ પ્રભુ શ્રી યોગ નિંદ્રાવશ બેહોશ જેવા થઈને પડ્યા છે. એટલે દેવતાઓ ત્યાં રોકાયા, પરંતુ ભગવાનની નિંદ્રા તૂટી નહીં. ત્યારે તે દેવતાઓ ખૂબ ચિંતામાં પડ્યા. આવી સ્થિતિમાં ઇન્દ્રએ મુખ્ય દેવતાઓને ઉદ્દેશીને કહ્યું, હવે શું કરીશું? દેવતાઓ, તમે સ્વયં વિચાર કરો કે ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડવા. ત્યારે ભગવાન શંકરે કહ્યું, દેવતાઓ, જો કે કોઈની નિંદ્રા ભંગ કરવાનું કાર્ય નિષિદ્ધ છે, તો પણ યજ્ઞ કાર્ય સંપન્ન કરવા માટે તો ભગવાનને જગાડવા જ જોઈએ. ત્યારે બ્રહ્માજીએ વમરી નામના એક કીડાને ઉત્પન્ન કર્યો. એવું વિચારીને કે ધનુષ પૃથ્વી પર છે જ, આ કીડો ધનુષની દોરીને કાપી નાખશે અને દોરી કપાતા ધનુષ સીધું થઈ ઉપર તરફ જશે. આમ થવાથી દેવાધિદેવ શ્રી હરિની નિંદ્રા તૂટી જશે, તો પછી દેવતાઓનું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. આ પ્રમાણે મનમાં વિચાર કરીને દેવતાઓના આગેવાન અવિનાશી બ્રહ્માજીએ વમરીને આ પ્રમાણે કરવાની આજ્ઞા આપી. ત્યારે તે વમરી નામનો કીડો બ્રહ્માજીને કહેવા લાગ્યો, અરે લક્ષ્મીપતિ ભગવાન નારાયણ દેવતાઓના પણ આરાધ્ય દેવ છે, હું તે જગદગુરુની નિંદ્રામાં કઈ રીતે વિક્ષેપ કરી શકું? ભગવાન, આ ધનુષની દોરી કાપવાથી મને કયો લાભ મળશે જેના કારણે હું આવું નિંદિત કાર્ય કરું? કોઈ પણ પ્રાણી કોઈને કોઈ સ્વાર્થ સાધવા માટે જ હલકું કામ કરવા પ્રવૃત્ત થાય છે. તદ્દન સાચી હકીકત છે. તેથી જો મારું કોઈ વ્યક્તિગત કાર્ય સધાવવાનું હોય તો હું આ ધનુષ્યની દોરી કાપવા તૈયાર થાઉં, બ્રહ્માજીએ કહ્યું. સાંભળ, અમે તને યજ્ઞમાં ભાગ આપીશું. આ તારો અંગત સ્વાર્થ સમજીને તું તુરત જ અમારું કામ કરીને ભગવાન શ્રી હરિને જગાડ. બ્રહ્માજીએ તેને સમજાવ્યું કે યજ્ઞમાં હવન કરતી વખતે આજુબાજુ જે હવિષ્ય હોમવાની સામગ્રી પડશે તે તારો ભાગ ગણાશે. આ વાત તું સમજી લે, પરંતુ અમારું કામ હવે તરત જ થઈ જવું જોઈએ. સુતજી કહે છે, આ પ્રમાણે બ્રહ્માજીના કહેવાથી તે જ ક્ષણે વમરીએ ધનુષ્યની પ્રત્યંચા જે નીચે જમીન પર હતી તે તોડી નાખી, અને પછી તો ધનુષ્ય દોરીના બંધનથી મુક્ત થઈ ગયું. પ્રત્યંચા કપાતા બીજા છડાની દોરી પણ ઢીલી થઈ ગઈ. તે વખતે અત્યંત ભયંકર અવાજ થયો, જેથી દેવતાઓ ભયભીત થઈ ગયા. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. સૂર્યનો પ્રકાશ ક્ષીણ ઝાંખો થઈ ગયો. ત્યારે બધા દેવતાઓ ગભરાઈને વિચારવા લાગ્યા, અહો આવી ભયંકર પરિસ્થિતિમાં શું થવાનું છે તેની ખબર નથી. હે ઋષિઓ, બધા દેવતાઓ આમ વિચાર કરતા હતા ત્યાં તો ભગવાન વિષ્ણુનું માથું કંડલ અને મગટ સહિત ઉડીને ક્યાં જતું રહ્યું તેની ખબર પડી નહીં. થોડી વાર પછી જ્યારે ભયંકર અંધકાર શમી ગયો ત્યારે બ્રહ્માજી અને શંકર ભગવાને જોયું તો ભગવાનનું મસ્તક વિનાનું શરીર એટલે ધડ ત્યાં પડેલું હતું. આ અત્યંત આશ્ચર્યજનક ઘટના બધાની સામે બની ગઈ. ભગવાન શ્રી હરિના માત્ર ધડને જોઈને શ્રેષ્ઠ દેવતાઓના આશ્ચર્યનો પાર ન રહ્યો. હવે તેઓ ચિંતાના ઉછળતા સમુદ્રના મોજાઓમાં ગોથા ખાવા લાગ્યા. તેઓ અત્યંત દુઃખી થયા. તેમની આંખોમાંથી અશ્રુધારાઓ વરસવા લાગી. તેઓ વિલાપ કરવા લાગ્યા, હે નાથ, આપ તો દેવતાઓના પણ આરાધ્ય દેવ અને સનાતન પ્રભુ છો. તો પછી હે ભગવાન, બધા જ દેવતાઓને નિષ્પ્રાણ કરનારી આ વિચિત્ર એવી કઈ દેવી ઘટના બની ગઈ? કઈ દેવી ઘટના બની ગઈ? બ્રહ્માજીએ કહ્યું, કાળ દેવતાએ જેવું વિધાન નિયમ બનાવ્યું હોય તેવું અવશ્ય થાય છે. આ તદ્દન શંકા વિનાની વાત છે. જે રીતે ઘણા સમય પહેલા કાળની પ્રેરણાથી ભગવાન શંકરે મારું જ માથું કાપી નાખ્યું હતું, તે જ પ્રમાણે આજે ભગવાન વિષ્ણુનું પણ માથું ધડથી અલગ થઈ સમુદ્રમાં જઈ પડ્યું છે. સચિપતિ દેવરાજ ઇન્દ્રના શરીરમાં હજારો ભંગ છિદ્રો થઈ ગયા. તેમને દુઃખી થઈ સ્વર્ગમાંથી નીચે આવવું પડ્યું અને માન સરોવરમાં જઈ તે કમળ પર રહેવા લાગ્યા. તેથી તમારે બિલકુલ શોક કરવો જોઈએ નહીં. તમે બધા તે સનાતન વિદ્યા સ્વરૂપણી મહામાયાનું ચિંતન કરો. તે જગતની મૂળ શક્તિ ભગવતી નિર્ગુણ સ્વરૂપા અને સર્વોપરી છે. હવે આપણું કાર્ય તે જ સિદ્ધ કરશે. તેનું નામ બ્રહ્મ વિદ્યા પણ છે. બધા પ્રાણીઓ તેમના સંતાન છે. ત્રિલોકમાં ચર અને અચર જેટલા પ્રાણીઓ છે તે બધામાં તેઓ બિરાજમાન છે. સુતજી કહે છે, પછી બ્રહ્માજીએ દેવતાના રૂપમાં આવેલા વેદોને આજ્ઞા આપી. બ્રહ્માજીએ કહ્યું, બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી ભગવતી જગદંબિકા શ્રેષ્ઠ આરાધના કરવા યોગ્ય છે. જે સનાતન દેવીનો સાક્ષાત્કાર થવો કઠણ છે તે ભગવતી મહામાયા સંપૂર્ણ કર્મોને સિદ્ધ કરનારા છે. તેથી તમે લોકો તેમની સ્તુતિ કરો. ત્યાર પછી સુંદર શરીરધારી વેદોએ બ્રહ્માજીની વાત સાંભળીને તે ભગવતીને જે જ્ઞાનથી જાણી શકાય છે અને જે મહામાયાના નામથી પ્રસિદ્ધ છે તથા જેના પર સંપૂર્ણ જગત આધારિત છે તેમની સ્તુતિ કરવા લાગ્યા. વેદ બોલ્યા, હે દેવી, આપ મહામાયા છો, જગતના સર્જક છો. આપ કલ્યાણ રૂપ શરીર ધારણ કરવા વાળાને પ્રકૃતિના ગુણોથી પર છો. સંપૂર્ણ જગત આપની સત્તાને વશ છે, આપ ભગવાન શંકરના મનોરથ પૂરા કરો છો. હે માતા, આપને નમસ્કાર કરીએ છીએ. બધા જ પ્રાણીઓને આશ્રય આપવા માટે આપ પૃથ્વી રૂપે વિદ્યમાન છો. પ્રાણધારીઓના પ્રાણ પણ આપ જ છો. ધી, શ્રી, કાંતિ, ક્ષમા, શાંતિ, શ્રદ્ધા, મેઘા, ધૃતિ અને સ્મૃતિ આ બધા આપના નામ છે. ઓમકારમાં જે અર્ધ માત્રા છે તે આપનું જ રૂપ છે. ગાયત્રીમાં આપ પ્રણવ છો. જ્યા, વિજ્યા, ધાત્રી, લજ્જા, કીર્તિ, સ્પુહા અને દયા આ નામોથી આપ પ્રસિદ્ધ છો. હે માતા, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ ત્રિલોકને ઉત્પન્ન કરવામાં અતિ કુશળ છો. આપનો વિગ્રહ દયાથી પરિપૂર્ણ છે. આપ માતાઓની પણ માતા છો. આપ વિદ્યારૂપ અને કલ્યાણ સ્વરૂપિણી છો. આપનું તમામ કાર્ય જગતના હિત માટે હોય છે. આપ પરમ પૂજનીય છો. વાણીના મૂળમાં આપ રહેલા છો. જ્ઞાન દ્વારા સંસ્કારના અંધકારનો આપ નાશ કરો છો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ઇન્દ્ર, અગ્નિ, સરસ્વતી અને સૂર્ય જે ભૂમંડળના સ્વામી કહેવાય છે તે પણ આપની જ સત્તાથી કાર્ય કરે છે. તેથી આપની આગળ તેમની કોઈ સત્તા નથી, કારણ કે આપ તો સચરાચર જગતના માતા છો. હે જગદંબિકા, આપને જ્યારે અખિલ ભૂમંડળને ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય છે ત્યારે આપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વગેરે દેવતાઓને પ્રગટ કરીને તેમના દ્વારા સર્જન, પાલન અને સંહારનું કાર્ય કરો છો. હે દેવી, ખરેખર તો આપ એક જ છો. સંપૂર્ણ સંસારમાં કોઈ પણ એવો મનુષ્ય નથી જેનામાં આપના રૂપોને અને નામોને જાણી શકવાની યોગ્યતા હોય. ભલા વાવના થોડા પાણીમાં તરનાર મનુષ્ય સમુદ્રના અથાગ જળને કુશળતાથી તરીને પાર જઈ શકે ખરો? હે ભગવતી, દેવોમાં પણ એવું કોઈ સિદ્ધ નથી જે આપની વિભૂતિને, ઐશ્વર્યને જાણી શકે. આપ જગતની એકમાત્ર જનેતા છો. આપ એકલા જ આ મિથ્યા એવા સમસ્ત જગતની રચના કરો છો. હે દેવી, આ મિથ્યા જગતમાં શ્રુતિ વચન જ પ્રમાણ છે. હે દેવી, આશ્ચર્ય તો એ છે કે આપ ઈચ્છા રહિત હોવા છતાં આપ સમસ્ત જગતની ઉત્પત્તિનું કારણ છો. આપનું આવું અદ્ભુત ચરિત્ર અમારા મનને મોહ પમાડે છે. જ્યારે બધી જ શ્રુતિઓ આપના ગુણ અને પ્રભાવને જાણવામાં અસમર્થ છે ત્યારે અમે આપને કઈ રીતે જાણી શકીએ? વધારે શું કહેવું? આપના પરમ પ્રભાવને આપ સ્વયં પણ નથી જાણતા. કલ્યાણમય જગદંબિકે, ભગવાન વિષ્ણુનું મસ્તક ધડથી અલગ થઈ ગયું છે. શું આપ એ નથી જાણતા? અથવા જાણીને પણ તેના પ્રભાવની પરીક્ષા લેવા ઈચ્છો છો? અત્યારે શ્રી હરિ મસ્તકહીન થઈ ગયા છે. આ વાત અત્યંત આશ્ચર્યજનક અને સાથે સાથે દુઃખદ પણ છે. હવે અમે નથી જાણતા કે આપ જન્મ મરણના બંધનને કાપવામાં સમર્થ હોવા છતાં ભગવાન વિષ્ણુના મસ્તકને ધડ સાથે જોડવામાં વિલંબ કેમ કરી રહ્યા છો? હે જગદંબિકા, આપનું આ લીલા ચરિત્ર અમારી સમજની બહાર છે. અથવા યુદ્ધભૂમિમાં દેવતાઓથી હારી ગયા પછી દૈત્યોએ કોઈ પાવન તીર્થમાં જઈ ઘોર તપ કર્યું છે અને આપે તેમને કોઈ વરદાન આપી દીધું છે જેના પરિણામે ભગવાન વિષ્ણુનું મસ્તક આપના ધ્યાન બહાર રહ્યું, અથવા હવે આપ શ્રી હરિને મસ્તકહીન જોવાનો આનંદ લૂંટવા ચાહો છો? હે જગદંબિકા, આપ લક્ષ્મી પર કોપાયમાન તો થયા નથી ને, કારણ કે તેમને આપ ભગવાન વિષ્ણુ વિનાના જોવા ઈચ્છો છો. માની લઈએ કે લક્ષ્મીએ કોઈ અપરાધ કર્યો હોય તો પણ આપે ક્ષમા આપવી જોઈએ. કારણ કે લક્ષ્મી પણ આપના અંશમાંથી જ પ્રગટ્યા છે, તેથી શ્રી હરિને મસ્તક પાછું આપીને લક્ષ્મીને ખુશ કરવાની કૃપા કરો. હે દેવી, આ દેવતાઓ આપને વારંવાર નમસ્કાર કરી રહ્યા છે. આપના સૃષ્ટિ સર્જન કાર્યમાં તેઓ મુખ્ય અંગ રહ્યા છે. આપની કૃપાથી તેમને પ્રતિષ્ઠા પણ મળી ચૂકી છે. હવે આપ સમસ્ત જગતના લોકનાયક ભગવાન વિષ્ણુને પ્રાણદાન આપી શોકરૂપી સમુદ્રમાંથી આ દેવતાઓને ઉદ્ધાર કરવાની કૃપા કરો. હે માતા, અમે નથી જાણતા કે શ્રી હરિનું મસ્તક ક્યાં ગયું છે. એક વાત નિશ્ચિત છે કે આપની કૃપા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હે દેવી, આપ જે રીતે અમૃત પાઈને દેવતાઓને જીવિત કરવામાં નિપુણ છો, તે જ રીતે હવે જગતને જીવિત રાખવું તે આપનું કર્તવ્ય છે. સુતજી કહે છે, આ પ્રમાણે જ્યારે વેદોએ ભગવતી જગદંબિકાની સ્તુતિ કરી ત્યારે તે ગુણાતીત માયામયી દેવી અત્યંત પ્રસન્ન થઈ દેવતાઓને આકાશવાણી દ્વારા સંબોધન કરવા લાગ્યા. તેમની પ્રત્યેક વાણી કલ્યાણમય હતી, બધા શબ્દો સુખથી ભરપૂર હતા. તે વાણી આ પ્રમાણે હતી, હે દેવતાઓ, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. શાંત ચિત્ત થઈને પોતાના સ્થાન પર બેસી જાઓ. વેદોએ મારી સુંદર સ્તુતિ કરી છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તેથી હું પ્રસન્ન છું તેમાં કોઈ સંદેહ નથી. જે મનુષ્ય મૃત્યુ લોકમાં મારા સ્તોત્રનો પાઠ કરશે તેની બધી મનોકામના પૂર્ણ થઈ જશે. અથવા જે શ્રદ્ધાળુ મનુષ્ય આ સ્તોત્રને હંમેશા વાંચે અથવા સાંભળે છે તેના દુઃખ શોકનું નિવારણ થાય છે અને તે સુખી થાય છે. મારું આ વેદોએ ગાયેલું સ્તોત્ર વેદ સમાન જ છે. હવે તમે શ્રી હરિ છિન્ન મસ્તક કેમ થયા તેનું કારણ સાંભળો. આ જગતમાં કોઈ પણ ઘટના કારણ વિના બનતી નથી. એક વખતની વાત છે, ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે બિરાજમાન હતા. લક્ષ્મીના મનોહર મુખને જોઈ તેમને હસવું આવ્યું. લક્ષ્મીને લાગ્યું, હોય કે ન હોય ભગવાન વિષ્ણુની દ્રષ્ટિમાં મારું મોઢું કદરૂપું છે, તે વાત નિશ્ચિત છે. તેથી તેઓ મને જોઈને હસ્યા છે. કારણ વિના તેમને હસવું આવે એ સંભવ નથી. અને તેથી મહાલક્ષ્મીને ક્રોધ આવ્યો. સાત્વિક સ્વભાવના હોવા છતાં પણ તેમનામાં તમોગુણનો આવિર્ભાવ થયો. શ્રી મહાલક્ષ્મીના શરીરમાં ભયંકર તામસી શક્તિનો જે પ્રવેશ થયો તેનું પણ ભાવિ પરિણામ ખરેખર તો દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાનું જ હતું. તેઓ ખૂબ જ વ્યાકુળ થઈ ગયા અને તેમના મોઢામાંથી તુરંત આ શબ્દો નીકળી ગયા, તમારું આ મસ્તક ધડથી જુદું પડી જાઓ. હે દેવ, આજે આ પ્રમાણેના લક્ષ્મીના શબ્દો સાચા પડ્યા છે અને અત્યારે શ્રી હરિનું મસ્તક ખારા સમુદ્રમાં ગોથા ખાય છે. હે દેવતાઓ, આમાં થોડું બીજું પણ કારણ છે. તે એ છે કે તમારા લોકોનું એક મહાન કાર્ય સિદ્ધ થવાનું છે. આ બિલકુલ નિશ્ચિત વાત છે. હયગ્રીવ નામનો એક દૈત્ય થયો છે. તેની ભુજાઓ વિશાળ છે અને તે ખૂબ બળવાન થઈ ચૂક્યો છે. સરસ્વતીના કિનારે બેસીને તેણે ભારે તપ કર્યું. તેણે ભોજનનો ત્યાગ કરી મારા એકાક્ષર મંત્ર માયા બીજના જપ કર્યા. ઇન્દ્રિયો સંયમિત કરી બધા ભોગોનો પણ તેણે ત્યાગ કર્યો. તમામ આભૂષણોથી અલંકૃત જે મારી તામસી શક્તિ છે તેની તેણે આરાધના કરી આ દૈત્યા પ્રમાણે 1000 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે હું જ તામસી શક્તિના રૂપમાં સજી ધજીને તેની પાસે ગઈ અને જેવા રૂપનું તે ધ્યાન કરી રહ્યો હતો બરાબર તે જ રૂપમાં મેં તેને દર્શન આપ્યા. હું સિંહ પર બેઠી હતી. મારા બધા અંગો દયાથી છલકાતા હતા. મેં કહ્યું, મહાભાગ, વરદાન માગ સુવ્રત, તારી જે ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું. મારી વાણી સાંભળીને તે દાનવ પ્રેમ વિભોર થઈ ગયો. તેણે તુરંત મારી પ્રદક્ષિણા કરી અને મારા ચરણોમાં મસ્તક નમાવ્યું. મારા રૂપને જોઈ તેને રોમાંચ થયો અને તેના નેત્રોમાં હર્ષના આંસુ ઉભરાયા અને પછી તે મારી સ્તુતિ કરવા લાગ્યો. હેગ્રીવ બોલ્યો, હે કલ્યાણમય દેવી, આપને નમસ્કાર હો. આપ મહામાયા છો, સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કરવાવાળા પણ આપ છો. ભક્તો પર કૃપા કરવામાં આપ અત્યંત ઉદાર છો. મનોરથો પૂરા કરવા અને મુક્તિ આપવી તે આપનું મનોરંજન છે. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ તથા તેના ગુણ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ આ બધાનું કારણ આપ જ છો. હે મહેશ્વરી, નાસિકા, ત્વચા એટલે ચામડી, જીવા, જીભ, નેત્ર અને કાન વગેરે ઇન્દ્રિયો તથા એ સિવાયની જે કર્મેન્દ્રિયો છે તે બધી આપ દ્વારા ઉત્પન્ન થઈ છે. ભગવતીએ કહ્યું, તે ખૂબ અદ્ભુત તપ કર્યું છે. હું તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું. ઈચ્છા હોય તે વરદાન માગી લે. તારી જે ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું. ભગવતી આ પ્રમાણે કહ્યું. પછી હયગ્રીવ બોલ્યો, માતા, કોઈ પણ રીતે મારે મૃત્યુનું મોઢું જોવું ન પડે તેવું વરદાન મને આપો. હું અમર યોગી બની જાઉં. દેવો કે દાનવો કોઈ પણ મને જીતી ન શકે. દેવીએ કહ્યું, જો ભાઈ, જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ થનારનો જન્મ નિશ્ચિત છે. આ પરંપરા છે. આ મર્યાદાને જગતમાંથી કઈ રીતે વ્યર્થ કરી શકાય? રાક્ષસરાજ, મૃત્યુના સંબંધમાં આ વાત નિશ્ચિત છે, તેથી મનમાં વિચાર કરીને બીજું જે જોઈએ તે માગો. હયગ્રીવ બોલ્યો, સારું, તો હયગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય. બીજું કોઈ મને મારી ન શકે. બસ મારા મનની આ જ ઈચ્છા છે, તેને પૂરી કરવાની કૃપા કરો. દેવીએ કહ્યું, મહાભાગ, હવે તું ઘરે જા અને આનંદપૂર્વક રાજ્ય કર. આ બિલકુલ નિશ્ચિત છે કે હયગ્રીવ સિવાય બીજું કોઈ તને મારી શકશે નહીં. આ પ્રમાણે તે દાનવને વરદાન આપીને તામસી દેવી અંતર્ધાન થઈ ગઈ અને તે દૈત્ય પણ અત્યંત આનંદ સાથે પોતાને ઘેર આવ્યો. તે જ પાપી આ દિવસોમાં મુનિઓ અને વેદોને અનેક પ્રકારે હેરાન કરતો હતો. ત્રિલોકમાં એવું કોઈ નહોતું કે જે આ દુષ્ટને મારી શકે. તેથી આ ઘોડાનું સુંદર માથું ઉતારીને શ્રી કૃષ્ણના ધડથી જોડી દેવાનું આ કાર્ય બ્રહ્માજીના હાથે થશે. તે પછી તે ભગવાન હયગ્રીવ દેવતાઓનું હિત સાધવા માટે તે દુષ્ટ અને દયાવિહીન દાનવને મારશે. સુતજી કહે છે, દેવતાઓને આ પ્રમાણે કહીને આકાશવાણી શાંત થઈ ગઈ. પછી તો દેવો આનંદથી નાચી ઉઠ્યા. તેમણે મહાન શિલ્પી એવા બ્રહ્માજીને કહ્યું. દેવો બોલ્યા, હે ભગવાન, શ્રી વિષ્ણુના મસ્તકહીન શરીર પર ઘોડાનું મસ્તક જોડવાનું મહાન કાર્ય આપના હાથે પૂર્ણ કરવાની કૃપા કરો. ત્યારે ભગવાન હયગ્રીવ બનીને આ વાત હયગ્રીવ બનીને આ દાનવરાજનો સંહાર કરશે. ત્યારે ભગવાન હયગ્રીવ બનીને આ દાનવરાજનો સંહાર કરશે. સુતજી કહે છે, દેવતાઓની વાત સાંભળીને બ્રહ્માજીએ તે જ ક્ષણે દેવતાઓની સામે જ તલવારથી ઘોડાનું માથું ઉતારી લીધું અને તુરંત જ તેને ભગવાનના શરીર પર જોડી દીધું. પછી તો ભગવતી જગદંબિકાની કૃપાથી તે જ ક્ષણે ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર થયો. તે દાનવ અત્યંત અભિમાની હતો. દેવતાઓથી તેને ભયંકર શત્રુતા હતી. અવતાર લીધા પછી કેટલાય સમય સુધી ભગવાન તેની સાથે યુદ્ધ કરતા રહ્યા. ત્યારે તે દુષ્ટ દૈત્ય મરાયો. મૃત્યુ લેખમાં રહેનાર જે મનુષ્ય આ પવિત્ર કથાને સાંભળે છે તે બધા જ દુઃખોથી છૂટી જાય છે. તે વાત નિશ્ચિંત છે। ભગવતી મહામાયાનું ચરિત્ર પરમ પવિત્ર અને પાપોને નાશ કરવા વાળું છે। તેને જે વાંચે છે અથવા સાંભળે છે તેને સર્વ પ્રકારની સંપત્તિઓ સુલભ બની જાય છે। અધ્યાય 5 સમાપ્ત। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, જય।